श्री पद्म पुराण उत्तरखंड अध्याय 92 पतिव्रता स्त्रियों ना लक्षण तथा सदाचार नु वर्णन। वशिष्ठ जी कहे छे, हे राजन, हूँ सतियों ना उत्तम व्रत नु वर्णन करू छू, सांभळो। पति कुरूप होय के दुराचारी, सारा स्वभाव नो होय के खराब स्वभाव नो, रोगी, पिशाच, क्रोधी, वृद्ध, चालाक, अंध, बधिर, भयंकर स्वभावनो, दरिद्री, कंजूस, धृणित, कायर, धृत अथवा परस्त्री लंपट ज केम न होय। सती साध्वी स्त्रीने माटे वाणी, शरीर अने क्रिया द्वारा देवतानी जेम पूजनीय छे। स्त्रीए कदीए पोताना पति साथे अनुचित वर्ताव करवो नहीं। स्त्री बालिका होय के युवान अथवा वृद्ध ज केम न होय, वृद्धा ज केम न होय, तेणे पोताने घेर पण कोई काम स्वतंत्रताथी करवू न जोईए। अहंकार अने काम क्रोधनो सदा परित्याग करीने मात्र पोताना पतिनुं मनोरंजन करवू योग्य छे, बीजा पुरुषनું नहीं। पर पुरुषे काम भावे जोवाथी प्रिय लागनारा वचनों कहीने प्रलोभनमां नाखवा छता अथवा जनसमूहमां बीजाना शरीर साथे अड़की जवा छता पण जेना मनमां कोई विकार थतो नथी तथा जे परपुरुष द्वारा धननो लोभ देखाड़ीने लालचमां आववा छता पण मन, वाणी, शरीर अने क्रियाथी कदी बीजा पुरुषनुं सेवन करती नथी, तेज सती छे, ते आ संपूर्ण संसारनी शोभा छे। सती स्त्री दूतना मुखेथी प्रार्थना करवाथी बळपूर्वक पकड़ाई जवाथी पण बीजा पुरुषनुं सेवन करती नथी, जे पराया पुरुषना जोवा छता पण स्वयं तेना तरफ जोती नथी, हसवा छता पण हसती नथी, बोलवा छता पोते बोलती नथी, ते उत्तम लक्षणों वाली स्त्री साध्वी पतिव्रता छे। रूप ने यौवन थी संपन्न तथा संगीत की कला में निपुण सती साध्वी स्त्री पोताना जेवा योग्य पुरुष ने जोईने पण कदी मन में विकार लावती नथी। जे सुंदर, तरुण, रमणीय अने स्त्रीओ ने प्रिय लागनारा पर पुरुष नी पण कदी इच्छा करती नथी, तेने महासती मानवी जोईए। पराया पुरुष, देवता, मनुष्य अथवा गंधर्व कोई पण केम न होय, ते सती स्त्री ने प्रिय होतो नथी। पत्नीए क्यारे एवं कार्य न करवू जोईए जे पति ने अप्रिय लागे। जे पतिना भोजन करी लीधा पछी भोजन करे छे तेना दुखथी दुखी थाय छे, पतिना सुखमां ज सुख माने छे, पतिनी गैरहाजरीमां आकर्षक वस्त्रो पहेरती नथी, पतिना सूता पछी सूए अने तेना पहेला उठी जाए छे, पतिनुं मृत्यु थई जाय तो तेना शरीरनी साथे चितामां बळी जाय अने बीजा पुरुषने कदीए पोताना मनमां स्थान आपती नथी, के स्त्रीने पतिव्रता जाणवी जोईए। पतिव्रता स्त्रीए पोताना सासू ससरा तथा पतिमां विशेष भक्ति राखवी जोईए, तेने धर्मना कार्यमां सदा पतिने अनुकूल रहेवू, पैसा खर्चवामां संयम राखे, संभोगमां संकोच न राखे अने पोताना शरीरने सदा पवित्र बनावी राखे। पतिनी मंगल कामना करे, सदा प्रिय वचन बोले, मांगलिक कार्यमां साथे रहे, घरने सजावती रहे अने घरनी दरेक वस्तुने दररोज साफ राखवानी चेष्टा करे। ખેતર, વન કે ગામમાંથી જ્યારે પતિદેવ ઘેર આવે ત્યારે ઉઠીને તેમનું સ્વાગત કરે, આસન અને પાણી આપીને અભિનંદન કરે, વાસણ અને અનાજ સાફ રાખે, સમય પર ભોજન બનાવીને આપે, સંયમપૂર્વક રહે, અનાજને છુપાવીને રાખે, ઘરને વાળી જુડીને સાફ રાખે, ગુરુજન, પુત્ર, મિત્ર, ભાઈ બંધુ, કામ કરનાર સેવક, પોતાના આશ્રમમાં રહેનારા સેવક, દાસ દાસી, અતિથિ, અભ્યાગત, સંન્યાસી તથા બ્રહ્મચારી લોકોને આસન અને ભોજન આપવા, તેમનું સન્માન કરવા અને પ્રિય વચન બોલવા તત્પર રહે, ગૃહિણીએ સદા ઉપરુક્ત વ્યક્તિઓની યથોચિત સેવાના કાર્યમાં દક્ષ હોવું જોઈએ, પતિ ઘરના ખર્ચ માટે પત્નીના હાથમાં જે પૈસા આપે તેનાથી ઘરની બધી જરૂરિયાત પૂરી કરીને પત્ની પોતાની બુદ્ધિ દ્વારા તેમાંથી થોડી બચત કરે, પતિએ દાન કરવા માટે જે પૈસા આપ્યા હોય તેમાંથી બચાવવાનો લોભ ન કરે, પતિની આજ્ઞા વિના પોતાના ભાઈઓને પૈસા ન આપે, બીજા પુરુષ સાથે વાતચીત, અસંતોષ, બીજાના કાર્યોની ચર્ચા, વધારે હાસ્ય, અધિક રોષ અને ક્રોધ ઉત્પન્ન થવાના અવસરનો સર્વથા ત્યાગ કરે, પતિ જે જે પદાર્થ ન ખાય, ન પીએ અને ન મુખમાં નાખે તે બધા પતિવ્રતા સ્ત્રીએ પણ છોડી દેવા જોઈએ. સ્વામી પરદેશ હોય ત્યારે પત્નીએ તેલ ચોળીને નહાવું, શરીર પર ઉપટન લગાડવું, દાંતોમાં મંજન લગાવીને ધોવા, વાળ ઓળવા, ઉત્તમ પદાર્થનું ભોજન કરવું, વધારે સમય ક્યાંય બેસવું, નવા વસ્ત્રો પહેરવા અને શૃંગાર કરવો નિષિદ્ધ છે. હે રાજન, ત્રેતાથી લઈને દરેક યુગમાં સ્ત્રીઓને પ્રતિમાસ ઋતુ ધર્મ આવે છે. ત્યારે પહેલા દિવસે ચાંદાળી ચાંદાળ સ્ત્રી સમાન પત્નીનો સ્પર્શ વર્જિત છે, બીજા દિવસે તે બ્રાહ્મણની હત્યા કરનારી સ્ત્રી જેવી અપવિત્ર માનવામાં આવે છે, ત્રીજા દિવસે તે ધોબણ સમાન માનવામાં આવી છે, ચોથા દિવસે તે સ્નાન કરીને શુદ્ધ થાય છે। રજસ્વલા સ્ત્રી સ્નાન શૌચ જળથી થનારી શુદ્ધિ, ગાવું રડવું હસવું યાત્રા કરવી, અંગરાંગ લગાડો ઉબટન લગાડો, દિવસે સૂ દાંતણ કરવું, મન કે વાણી દ્વારા પણ મૈથુન કરવું તથા દેવતાઓનું પૂજન અને નમસ્કાર કરવાનું છોડી દે। પુરુષે પણ તે રજસ્વલા સ્ત્રીને સ્પર્શ અને તેની સાથે વાર્તાલાપ ન કરવો તથા પૂરા પ્રયત્નથી તેના વસ્ત્રોનો પણ સ્પર્શ ન કરવો। રજસ્વલા સ્ત્રી સ્નાન કર્યા પછી પરાયા પુરુષ સામે દ્રષ્ટિ ન નાખે, સર્વપ્રથમ તે સૂર્યદેવના દર્શન કરે, ત્યાર પછી પોતાના અંતકરણની શુદ્ધિ માટે બ્રહ્મકુર્ચ પંચગવ્યનું અથવા માત્ર દૂધનું પાન કરે। સાધ્વી સ્ત્રી નિયમપૂર્વક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જીવન વ્યતીત કરે। આભૂષણોથી વિભૂષિત થઈને પરમ પવિત્ર ભાવે સ્વામીના પ્રિય તથા હિત સાધનમાં સંલગ્ન રહે। જો સ્ત્રી ગર્ભવતી હોય તો તેણે નીચે જણાવેલા નિયમ અનુસાર રહેવું જોઈએ। તે આત્મરક્ષાપૂર્વક સુંદર આભૂષણ ધારણ કરીને વાસ્તુ પૂજનમાં તત્પર રહે, તેના મુખ પર પ્રસન્નતા છવાલી રહે, હલકા આચાર વિચારની સ્ત્રીઓ સાથે વાતચીત ન કરે, સુપડાની હવાથી દૂર રહે, જેના બાળકો મરી જતા હોય અથવા જે વંધ્યા હોય એવી સ્ત્રી સાથે સંસર્ગ ન રાખે, ગર્ભવતી સ્ત્રી બીજાના ઘરનું ભોજન ન કરે, મનમાં અરુચિ થાય એવી વસ્તુ ન જુએ, બિહામણી કથાઓ ન સાંભળે, ભારે અને અત્યંત ગરમ ભોજન ન કરે, પહેલાનું ખાધેલું ભોજન સારી રીતે પચી ન જાય ત્યાં સુધી બીજું ભોજન ન કરે। આ નિયમથી રહીને સાધ્વી સ્ત્રી ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરે છે, અન્યથા યા તો ગર્ભ પડી જાય છે અથવા તેનો નિરોધ થઈ જાય છે। પતિદેવ જ્યારે ઘરમાં પ્રવેશ કરે ત્યારે પતિવ્રતા સ્ત્રી અંગરાગ વગેરેથી યુક્ત થઈને શુદ્ધ હૃદયે તેની પાસે જાય। તરુણી સુંદરી પુત્રવતી જ્યેષ્ઠા અથવા કનિષ્ઠા કોઈ પણ કેમ ન હોય, પરોક્ષ કે પ્રત્યક્ષ પોતાની કોઈ અપ્રિય ગુણહીન સ્ત્રીની પણ નિંદા ન કરે। મનમાં રાગ દ્વેષ જન્ય મત્સરતા હોવા છતાં પણ પતિની એકથી વધારે સ્ત્રીઓ હોય તેમણે સ્ત્રીઓએ પરસ્પર એકબીજાનું અપ્રિય ન કરવું। સ્ત્રી પર પુરુષના નામોનું ગાન અને પરાયા પુરુષના ગુણોનું વર્ણન ન કરે, પતિથી દૂર ન રહે, સદા પોતાના સ્વામીની પાસે જ રહે, સ્વચ્છંદતાપૂર્વક ચારે દિશાઓમાં દ્રષ્ટિ ન નાખે, પરાયા પુરુષને ન જુએ, પતિના જ મુખના હાવભાવને જ જુએ। પતિદેવ જો કોઈ કથા કરતા હોય તો પત્ની આદર સાથે સાંભળવું, પતિ વાતચીત કરતા હોય તો સ્વયં બીજા સાથે વાત ન કરે, સ્વામી બોલાવે તો તરત તેની પાસે ચાલી જાય, પતિદેવ ઉત્સાહપૂર્વક ગીત ગાતા હોય તો પ્રસન્ન ચિત્તે સાંભળે, પોતાના પ્રિયતમના નૃત્ય સમયે તેમને હર્ષભર્યા નેત્રોથી નિહાળે, પતિને શાસ્ત્ર વગેરેમાં ચતુરતા વિદ્યા અને કળામાં પ્રવીણતા દેખાડતા જોઈને પત્ની આનંદમાં નિમગ્ન થઈ જાય, પતિની પાસે ઉદ્વેગ અને વ્યગ્રતાપૂર્ણ હૃદય લઈને ન બેસે, તેમની સાથે પ્રેમ શૂન્ય ક્લેશ ન કરે। સ્વામી ક્લેશ કરવાને યોગ્ય નથી એવું સમજીને સ્ત્રી કદી પોતાને માટે પોતાના ભાઈ માટે અથવા પોતાની શોક માટે ક્રોધમાં આવીને તેમની સાથે ક્લેશ ન કરે। ફટકારવા નિંદા કરવા અને અતિશય ઠપકો આપવાના કારણે વ્યથિત થવા છતાં પણ પત્ની પોતાના પ્રિયતમને ભય છોડીને ગળે લગાવે, સ્ત્રીએ જોર જોરથી વિલાપ ન કરવો, બીજા લોકોને ન પોકારે અને પોતાના ઘરમાંથી બહાર ન ભાગે। સતી સ્ત્રી ઉત્સવ વગેરે સમયે જો ભાઈ બંધુને ઘેર જવા ચાહે તો પતિની આજ્ઞા લઈને કોઈ અધ્યક્ષના સંરક્ષણમાં રહીને જાય, ત્યાં વધારે દિવસ ન રહે। જો પતિ ક્યાંયની યાત્રા કરતા હોય ત્યારે તે સમયે અમંગળ સૂચક વચન ન બોલે, જશો નહીં કહીને પતિને રોકે નહીં અને ન યાત્રાના સમયે રડે। પતિના પરદેશ ગયા પછી સ્ત્રી કદી અંગરાગ ન લગાવે, માત્ર જીવન નિર્વાહને માટે દરરોજ કોઈ ઉત્તમ કાર્ય કરે। જે સ્વામી જીવિકાનો પ્રબંધ કરીને પરદેશ જાય તો તેમની નિશ્ચિત કરેલી જીવિકાથી જ ગૃહિણીએ જીવન નિર્વાહ કરવો જોઈએ। પતિ ન હોય ત્યારે સ્ત્રી સાસુ સસરાની પાસે જ શયન કરે, બીજા કોઈની પાસે નહીં। તે દરરોજ પ્રયત્ન કરીને પતિના કુશળ સમાચારનો પત્તો લગાવતી રહે, સ્વામીના કુશળ જાણવા માટે દૂત મોકલે તથા પ્રસિદ્ધ દેવતાઓ પાસે યાચના કરે. આ પ્રમાણે જેના પતિ પરદેશ ગયા હોય તે પતિવ્રતા સ્ત્રીએ એવા જ નિયમોનું પાલન કરવું જોઈએ. આ બધા યુવતીને માટે જરૂરી નિયમો છે જે પતિને સુખ આપનારા છે. સતી સ્ત્રી ઘરના બધા કાર્ય પૂર્ણ કરીને શરીરમાં હળદરનું ઉપટન લગાડે, પછી શુદ્ધ જળથી બધા અંગોને ધોઈને સુંદર શૃંગાર કરે, ત્યારબાદ પોતાના મુખને પ્રસન્ન કરીને પ્રિયતમની પાસે જાય. મન વાણી અને શરીરને સંયમમાં રાખનારી સ્ત્રી આવા વર્તાવથી આ લોકમાં ઉત્તમ યશ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં પતિનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. દેવતાઓ સહિત સંપૂર્ણ લોકમાં પતિના જેવો બીજો કોઈ દેવતા નથી. જ્યારે પતિ દેવતા સંતુષ્ટ થાય છે તો ઈચ્છા અનુસાર ભોગોની પ્રાપ્તિ કરાવે છે અને કુપિત થાય તો બધું હરી લે છે. સંતાન, વિવિધ પ્રકારના ભોગ, સૈયા, આસન, અદ્ભુત વસ્ત્ર, માળા, ગંધ, સ્વર્ગલોક તથા વિવિધ પ્રકારની કીર્તિ, આ બધું પતિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મુનિવર મૃગ શૃંગ ધર્મ ન્યાય નીતિ તથા ગુણોમાં સર્વશ્રેષ્ઠ સુવૃતા વગેરે ચારે પત્નીઓની સાથે ચિરકાળ સુધી અતિરાત્ર અને વાજપેયી વગેરે યજ્ઞનું અનુષ્ઠાન કરતા રહ્યા. તેઓ નિયમપૂર્વક સંસાર સુખ ભોગવતા હતા, છતાં તેમનું અંતઃકરણ નિર્મળ હતું. અધ્યાય 92મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.